શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંધ 15મો અધ્યાય મહારાજ પૃથુનો આવિર્ભાવ અને રાજ્યાભિષેક. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ત્યારબાદ બ્રાહ્મણોએ પુત્રહીન રાજા વેનની ભુજાઓનું મંથન કર્યું ત્યારે તેમાંથી સ્ત્રી પુરુષનું એક જોડકું ઉત્પન્ન થયું. બ્રહ્મવાદી ઋષિઓ ઉત્પન્ન થયેલા જોડકાને જોઈને તથા તેને ભગવાનનો અંશ જાણીને ઘણા પ્રસન્ન થયા અને બોલ્યા. ઋષિઓએ કહ્યું, આ પુરુષ ભગવાન વિષ્ણુની વિશ્વપાલક કલાથી પ્રગટ થયો છે અને આ સ્ત્રી તે પરમ પુરુષની અનપાયીની ક્યારેય અલગ ન થનારી શક્તિ લક્ષ્મીજીનો અવતાર છે. આમાંનો જે પુરુષ છે તે પોતાના સુયસનું પ્રથમ વિસ્તરણ કરવાને કારણે પરમ યશસ્વી પૃથુ નામનો સમ્રાટ થશે. રાજાઓમાં આજ સૌથી શ્રેષ્ઠ હશે. આ સુંદર દાંતવાળી તેમજ ગુણો અને આભૂષણોને પણ આભૂષિત કરનારી સુંદરી દેવી આ પૃથ્વીને જ પોતાનો પતિ બનાવશે. તેનું નામ અર્ચી થશે. પૃથ્વીના રૂપમાં સાક્ષાત શ્રી હરિના અંશે જ સંસારના રક્ષણ માટે અવતાર લીધો છે અને અર્ચીના રૂપમાં નિરંતર ભગવાનની સેવામાં રહેનારા તેમના નિત્ય સહચરી શ્રી લક્ષ્મીજી જ પ્રગટ થયા છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, તે સમયે બ્રાહ્મણો પૃથુની સ્તુતિ કરવા લાગ્યા. શ્રેષ્ઠ ગંધર્વોએ ગુણગાન કર્યું, સિદ્ધોએ પુષ્પવૃષ્ટિ કરી, અપ્સરાઓ નાચવા લાગી, આકાશમાં શંખ, તુરી, મૃદંગ, દુદુંબી વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. સમસ્ત દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓ પોતપોતાના લોકમાંથી ત્યાં આવ્યા. જગદગુરુ બ્રહ્માજી દેવતાઓ અને દેવેશ્વરો સાથે પધાર્યા. તેમણે વેનપુત્ર પૃથુના જમણા હાથમાં ભગવાન વિષ્ણુની હસ્તરેખાઓ અને ચરણોમાં કમલચિહ્ન જોઈને તેમને શ્રીહરિનો જ અંશ સમજ્યા. કારણ કે જેના હાથમાં બીજી રેખાઓ વિનાનું કપાયેલું ચક્રનું ચિહ્ન હોય છે તે ભગવાનનો જ અંશ હોય છે. વેદવાદી બ્રાહ્મણોએ મહારાજ પૃથુના અભિષેકનું આયોજન કર્યું. બધા લોકો તે માટેની સામગ્રી એકઠી કરવા લાગી ગયા. તે સમયે નદી, સમુદ્ર, પર્વત, સર્પ, ગાય, પક્ષી અને મૃગ તથા સ્વર્ગ અને પૃથ્વીના અન્ય બધા પ્રાણીઓએ પણ તેમને અનેક પ્રકારના ઉપહારોની ભેટ આપી. સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત મહારાજ પૃથ્વીનો વિધિવત રાજ્યાભિષેક થયો. તે સમયે અનેક અલંકારોથી સજાવેલી મહારાણી અર્ચી સાથે તેઓ બીજા અગ્નિદેવ જેવા જણાતા હતા. વીર વિદુરજી, તેમને કુબેરે ઘણું જ સુંદર સુવર્ણનું સિંહાસન આપ્યું તથા વરુણે ચંદ્રમા જેવું શ્વેત અને પ્રકાશમય છત્ર આપ્યું કે જેમાંથી નિરંતર જળના ફોરા ટપક્યા કરતા હતા. વાયુએ બે ચામર, ધર્મે કીર્તિમય માળા, ઇન્દ્રે મનોહર મુગટ, યમે દમન કરનારો દંડ, બ્રહ્માએ વેદમય કવચ, સરસ્વતીએ સુંદર હાર, વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર, વિષ્ણુપ્રિયા લક્ષ્મીજીએ અવિચળ સંપત્તિ, રુદ્રદેવે 10 ચંદ્રાકાર ચિહ્નોવાળી તલવાર, અંબિકાજીએ 100 ચંદ્રાકાર ચિહ્નોવાળી ઢાલ, ચંદ્રમાએ અમૃતમય અશ્વ, ત્વષ્ટા વિશ્વકર્માએ સુંદર રથ, અગ્નિએ આજગવ નામનું સુદૃઢ ધનુષ્ય, સૂર્યે તેજોમય બાણ, પૃથ્વીએ ચરણ સ્પર્શ માત્રથી અભિષ્ટ સ્થળે પહોંચાડી દેનારી યુગમયી પાદુકાઓ, આકાશના અભિમાની ધો દેવતાઓ નિત્ય નૂતન પુષ્પની માળા, આકાશ વિહારી સિદ્ધો ગંધર્વો વગેરે નાચવા ગાવાની, વગાડવાની અને અંતર્ધાન થઈ જવાની શક્તિઓ, ઋષિઓએ અમોઘ આશીર્વાદ, સમુદ્રે પોતાનામાંથી ઉત્પન્ન થયેલો શંખ તથા સાતે સમુદ્રો, પર્વતો અને નદીઓએ તેમના રથ માટે વિના અવરોધ માર્ગ ઉપહારમાં આપ્યા. ત્યાર પછી સુતો, માગધો અને બંદીજનો તેમની સ્તુતિ કરવા માટે ઉપસ્થિત થયા. ત્યારે તે સ્તુતિ કરનારાઓનો અભિપ્રાય સમજીને વેન પુત્ર પરમ પ્રતાપી મહારાજ પૃથ્વીએ સ્મિત કરીને મેઘ સમાન ગંભીર વાણીમાં કહ્યું, મહારાજ પૃથ્વીનું ચરિત્ર અત્યંત દિવ્ય છે. તેઓ અયોની જ છે, સાક્ષાત લક્ષ્મીજીની સાથે પ્રગટ થયા છે. તેમના પ્રગટ થવાના સમયે બ્રહ્માજી બધા દેવતાઓની સાથે આવ્યા છે અને તેમનો અભિષેક કર્યો. પૃથ્વીએ કહ્યું, હે સૌમ્ય સુતો, માગધો અને બંદીજનો, હજી તો આ લોકમાં મારો કોઈ પણ ગુણ પ્રગટ થયો નથી, તો પછી તમે ક્યાં ગુણોને લઈને મારી સ્તુતિ કરશો? મારા વિશેની તમારી વાણી વ્યર્થ જવી જોઈએ નહીં, તેથી મારાથી ભિન્ન કોઈ અન્યની સ્તુતિ કરો. હે મૃદુભાષીઓ, કાળાંતરે મારા આ પ્રગટ ગુણ જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે પોતાની મધુર વાણીથી મારી સ્તુતિ પેટ ભરીને કરજો. જુઓ, શિષ્ટ મનુષ્ય પવિત્ર કીર્તિ શ્રી હરિના ગુણાનુવાદ વિદ્યમાન છે ત્યારે તુચ્છ મનુષ્યોની સ્તુતિ કરતા હોતા નથી. મહાન ગુણો ધારણ કરવામાં પોતે સમર્થ હોય તો પણ એવો કોણ બુદ્ધિમાન મનુષ્ય હોય કે જે તેમના વિદ્યમાન ન હોવા છતાં પણ કેવળ સંભાવના માત્રથી સ્તુતિ કરનારાઓ વડે પોતાની સ્તુતિ કરાવશે. આ પ્રકારની સ્તુતિ કરવાથી તો મનુષ્યની વંચના જ થાય છે. તે કમભાગી એ નથી સમજતો કે આ પ્રમાણે તો લોકો તેનો ઉપહાસ જ કરી રહ્યા છે. જેમ લજ્જાશીલ ઉદાર મનુષ્ય પોતાના કોઈ નિદ્ય પરાક્રમની ચર્ચા થાય તેને ગુપ્ત રાખવા ઈચ્છે છે, તેવી જ રીતે લોકવિખ્યાત સમર્થ મનુષ્ય પોતાની સ્તુતિને પણ ગુપ્ત રાખવી પસંદ કરે છે. હે સુતજનો, અત્યારે તો અમે પોતાના શ્રેષ્ઠ કર્મો વડે લોકમાં અપ્રસિદ્ધ જ છીએ. અમે હજુ સુધી કોઈ પણ એવું કામ કર્યું નથી કે જેની પ્રશંસા કરી શકાય. તો તમારી પાસેથી બાળકોને જેમ પોતાની કીર્તિનું ગાન કેવી રીતે કરાવીએ? ચોથા સ્કંધ અંતર્ગત પૃથુ ચરિત્રમાંનો 15મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.